વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 47મો સર્ગ. સીતાએ રાવણને પોતાનો અને પતિનો પરિચય આપીને વનમાં આવવાનું કારણ કહેવું. રાવણે એમને પોતાની પટરાણી બનાવવાની ઈચ્છા પ્રગટ કરવી અને સીતાએ એને રતડાવો. સીતાને હરી જવાની ઈચ્છાથી પરિવ્રાજક સંન્યાસીનું રૂપ ધરીને આવેલે રાવણે એ સમયે જ્યારે વિદેહી રાજકુમારી નામ પૂછ્યું ત્યારે એમણે પોતે જ પોતાનો પરિચય આપ્યો. તેઓ બે ઘડી સુધી વિચાર કરતા રહ્યા કે આ બ્રાહ્મણ અને અતિથિ છે, જીવની વાતનો ઉત્તર ન આપ્યો તો એ મને શાપ દેશે. એ વિચારીને સીતાએ એમ કહેવાનું શરૂ કર્યું, બ્રાહ્મણ તમારું ભલું થાવ, હું મિથિલા નરેશ મહાત્મા જનકની પુત્રી અને અવધ નરેશ શ્રી રામચંદ્રજીની પ્રિય રાણી છું. મારું નામ સીતા છે. લગ્ન પછી 12 વર્ષ સુધી ઈશ્વાકુ વંશી મહારાજ દશરથના મહેલમાં રહીને મેં મારા પતિ સાથે બધા મનગમતા ભોગ ભોગવ્યા છે. હું ત્યાં હંમેશા મનોવાંછિત સુખ સુવિધાઓથી સંપન્ન રહી છું. 13મા વર્ષના પ્રારંભમાં સામર્થ્યશાળી મહારાજ દશરથે મુખ્ય મુખ્યમંત્રીઓ સાથે મળીને ચર્ચા કરી અને શ્રીરામચંદ્રજીનો યુવરાજ પદ પર અભિષેક કરવાનો નિશ્ચય કર્યો. જ્યારે રઘુનાથજીના રાજ્યાભિષેકની સામગ્રી એકઠી થવા લાગી એ સમયે મારા સાસુ કૈકેયીએ પોતાના પતિ પાસે વરદાન માગ્યું. કૈકેયીએ મારા સસરાને પુણ્યના શપથ આપીને વચનમાં બાંધી દીધા. પછી પોતાના સત્યપ્રતિજ્ઞ પતિ એવાએ રાજ શિરોમણી પાસે બે વરદાન માગ્યા, મારા પતિ માટે વનવાસ અને ભરત માટે રાજ્યાભિષેક. કૈકેયી હઠપૂર્વક કહેવા લાગ્યા, જો આજે શ્રીરામને અભિષેક કરવામાં આવશે તો હું ન તો ભોજન કરીશ, ન જળપાન કરીશ કે ન સૂઈશ, આમ મારા જીવનનો અંત થશે. આવી વાત કહી રહેલી કૈકેયી પાસે મારા સસરા એવી યાચના કરી કે તમે બધી ઉત્તમ વસ્તુઓ લઈ લો પરંતુ શ્રીરામના અભિષેકમાં વિઘ્ન ન નાખો. પરંતુ કૈકેયીએ એમની યાચના સફળ ન થવા દીધી. તે સમયે મારા મહાતેજસ્વી પતિની ઉંમર 25 વર્ષથી વધારે હતી અને મારા જન્મકાળથી વનગમન સુધીની મારી ઉંમર વર્ષ ગણતરી અનુસાર 18 વર્ષની થઈ ગઈ હતી. શ્રીરામ જગતમાં સત્યવાદી, સુશીલ અને પવિત્ર તરીકે પ્રખ્યાત છે. એમના નેત્ર મોટા મોટા અને ભુજાઓ વિશાળ છે. તેઓ સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહે છે. એમના પિતા મહારાજ દશરથે પોતે કામાધીન થઈને કૈકેયીનું પ્રિય કરવાની ઈચ્છાથી શ્રીરામનો અભિષેક ન કર્યો. શ્રીરામચંદ્રજી અભિષેક માટે જ્યારે પિતાની પાસે આવ્યા ત્યારે કૈકેયીએ મારા પતિદેવને તરત આ વચનો કહ્યા, રઘુનંદન તમારા પિતાએ જે આજ્ઞા આપી છે એ મારા મુખે સાંભળો. આ નિષ્કંટક રાજ્ય ભરતને આપવામાં આવશે. તમારે તે 14 વર્ષ સુધી વનમાં નિવાસ કરવો પડશે. કાકુત તમે વનમાં જાઓ અને પિતાને અસત્યના બંધનથી છોડાવો. કોઈનો પણ ભય ન માનનારા શ્રીરામે કૈકેયીની વાત સાંભળીને કહ્યું, બહુ સારું, એમને વાત સ્વીકારી લીધી. મારા પતિ દૃઢતાપૂર્વક પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરનારા છે. શ્રીરામ માત્ર આપે છે, કોઈની પાસેથી કશું લેતા નથી. એ હંમેશા સત્ય બોલે છે, અસત્ય નહીં. બ્રાહ્મણ આ શ્રીરામચંદ્રજીનું સર્વોત્તમ વ્રત છે જે એમણે ધારણ કરેલું છે. શ્રીરામના સાવકાભાઈ લક્ષ્મણ મોટા પરાક્રમી છે. સમરભૂમિમાં શત્રુઓનો સંહાર કરનારા પુરુષ શ્રેષ્ઠ લક્ષ્મણ શ્રીરામના સહાયક છે, બંધુ છે. બ્રહ્મચારી અને ઉત્તમ વ્રતનું દૃઢતાપૂર્વક પાલન કરનારા છે. શ્રી રઘુનાથજી જ્યારે મારી સાથે વનમાં આવવા લાગ્યા ત્યારે લક્ષ્મણ પણ હાથમાં ધનુષ લઈને એમની પાછળ ચાલી નીકળી. આમ મારી અને એમના નાના ભાઈની સાથે શ્રીરામ દંડકારણ્યમાં આવ્યા છે. તેઓ દૃઢ પ્રતિજ્ઞ તથા નિત્ય નિરંતર ધર્મમાં તત્પર રહેનારા છે. મસ્તક પર જટા ધારણ કરીને તપસ્વીના વેશમાં અહીં રહે છે. દ્રિજી શ્રેષ્ઠ, આમ અમે ત્રણેય જણ કઈ કઈના કારણે રાજ્યથી વંચિત થઈને આ ગંભીર વનમાં પોતાના બળના ભરોસે વિચારીએ છીએ. તમે અહીં રોકાઈ શકતા હો તો બે ઘડી વિશ્રામ કરો. હમણાં જ મારા સ્વામી પ્રચુર માત્રામાં જંગલી ફળમૂળ લઈને આવતા હશે. રૂરુ એક પ્રકારના હરણ, ઘો અને જંગલી સુવર વગેરે હિંસક પશુઓનો વધ કરીને તપસ્વીઓના ભોગમાં આવનારા પ્રચુર માત્રામાં ફળમૂળ લઈને હમણાં આવશે ત્યારે તમારો વિશેષ સત્કાર થશે. બ્રહ્મન, હવે તમે પણ તમારા નામ, ગોત્ર અને કુળનો વાસ્તવિક પરિચય આપો. તમે એકલા આ દંડકારણ્યમાં શા માટે વિચરો છો? શ્રીરામના પત્ની સીતા નામ પૂછવાથી મહાબળી રાક્ષસ રાજ રાવણે અત્યંત કઠોર શબ્દમાં જવાબ આપ્યો. સીતા, જેનું નામ સાંભળીને દેવતાઓ, અસુરો અને મનુષ્ય સહિત ત્રણેય લોક ધ્રુજી જાય છે. હું એ જ રાક્ષસ રાજ રાવણ છું. અનિદ્ય સુંદરી, તમારા અંગોની કાંતિ સુવર્ણ સમાન છે, જેના પર રેશમી સાડી શોભી રહી છે. તમને જોઈને હવે મારું મન મારી પત્નીઓ તરફ જતું નથી. હું અહીં તહીંથી ઘણી સુંદર સ્ત્રીઓ હરી લાવ્યો છું. એ બધીમાં તમે મારી પટરાણી બનો, તમારું ભલું થાઓ. મારી રાજધાનીનું નામ લંકા છે. એ મહાપુરી સમુદ્રની મધ્યમાં એક પર્વતના શિખર પર વસેલી છે. સમુદ્ર એને ચારે બાજુથી ઘેરેલી છે. સીતા, ત્યાં રહીને તમે મારી સાથે વિવિધ પ્રકારના વનોમાં વિચરણ કરશો. ભામિની, પછી તમારા મનમાં આ વનવાસની ઈચ્છા કદી નહીં થાય. સીતા, જો તમે મારા પત્ની થઈ જશો તો બધા પ્રકારના આભૂષણોથી વિભૂષિત 5,000 દાસીઓ હંમેશા તમારી સેવા કરશે. રાવણ નામ કહેવાથી નિર્દોષ અંગોવાળા જનકનંદી સીતા કાપી ઉઠ્યા અને રાક્ષસોનો તિરસ્કાર કરીને એ નામ જવાબ આપવા લાગ્યા. મારા પતિદેવ ભગવાન શ્રીરામ મોટા પર્વત જેવા અવિચળ છે, ઇન્દ્ર જેવા પરાક્રમી છે અને મહાસાગર જેવા પ્રશાંત છે. એમને કોઈ શુદ્ધ કરી શકતું નથી. હું તન મન પ્રાણથી એમનું જ અનુકરણ કરનારી તથા એમની જ અનુરાગીણી છું. એમની ભુજાઓ લાંબી અને છાતી વિશાળ છે. તેઓ સિંહની જેમ પગ માંડીને ગર્વથી ચાલે છે અને સિંહ જેવા જ પરાક્રમી છે. એ પુરુષ સિંહ શ્રીરામમાં જ મારી અનન્ય ભક્તિ છે. રાજકુમાર રામનું મુખ પૂર્ણ ચંદ્રમા જેવું મનોહર છે. તેઓ જીતેન્દ્રિય છે અને એમનો યશ મહાન છે. એ મહાબાહુ શ્રીરામમાં જ દ્રઢતાપૂર્વક મારું મન લાગેલું છે. પાપી નિશાચર, તું શિયાળ અને હું સિંહણ છું. હું તારા માટે બધી રીતે દુર્લભ છું. શું તું અહીં મને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે? અરે, જેમ સૂર્યની પ્રભાને કોઈ હાથ અડાડી શકતું નથી, એ રીતે તું મને સ્પર્શી પણ શકે એમ નથી. અભાગ્ય રાક્ષસ, તારી આ હિંમત હું રઘુનાથજીની પ્રિય પત્નીનું તું રઘુનાથજીની પ્રિય પત્નીનું અપહરણ કરવા ઈચ્છે છે. ખરેખર તને ઘણા બધા સોનાના વૃક્ષ દેખાવા લાગ્યા છે. હવે તું મૃત્યુની નજીક પહોંચી ગયો છે. તું શ્રીરામની પ્રિય પત્નીને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. લાગે છે કે અત્યંત વેગશાળી મૃગ શત્રુ ભૂખ્યા સિંહના અને ઝેરીલા સાપના મુખમાંથી એમના દાંત તોડી લેવા ઈચ્છે છે. પર્વત શ્રેષ્ઠ મંદ્રાચલને હાથેથી ઉપાડીને લઈ જવાની ઈચ્છા કરે છે. કાલકૂટ વિષને પીને કુશળતાપૂર્વક કુશળ શેમ પાછા જવાની ઈચ્છા સેવે છે તથા આંખોને સોયથી લૂચે છે અને છરાને જીભથી ચાટે છે. શું તું પોતાના ગળામાં પથ્થર બાંધીને સમુદ્ર તરવા ઈચ્છે છે? સૂર્ય અને ચંદ્રમા બંનેને પોતાના બંને હાથે હરી જવાની ઈચ્છા કરે છે. જામ શ્રીરામચંદ્રની પ્રિય પત્ની પર બળાત્કાર કરવા તૈયાર થયો છે. જો તું કલ્યાણમય આચરણ કરનારી શ્રીરામની ભાર્યાનું અપહરણ કરવા ઈચ્છે છે તો જરૂર તું ધગધગતા અગ્નિને ભાળીને પણ એને કપડામાં બાંધીને લઈ જવાની ઈચ્છા કરે છે. જો તું શ્રીરામની પત્નીને, જે બધી રીતે એમને જ યોગ્ય છે, મેળવવા ઈચ્છે છે તો સાચે જ લોઢાનું મોં ધરાવતા શૂળોની અણી પર ચાલવાની અભિલાષા સેવે છે. વનમાં રહેનારા સિંહ અને શિયાળમાં, સમુદ્ર અને નાની નદીમાં તથા અમૃત અને કાંજીમાં જે અંતર છે, એ જ અંતર દશરથ પુત્ર શ્રીરામ અને તારામાં છે. સોનામાં અને શીશામાં, ચંદન મિશ્રિત જળ અને કીચડમાં તથા વનમાં રહેનારા હાથી અને બિલાડામાં જે અંતર છે, એ જ અંતર દશરથ પુત્ર શ્રીરામ અને તારામાં છે. ગરુડ અને કાકડામાં, મોર અને મૃદુંગ જલકાકમાં તથા વનવાસી હંસ અને ગીધમાં જે અંતર છે, એ જ અંતર દશરથ પુત્ર શ્રીરામ અને તારામાં છે. જે સમયે હજારો નેત્રોવાળા ઇન્દ્ર જેવા પ્રભાવશાળી શ્રીરામચંદ્રજી હાથમાં ધનુષ અને બાણ લઈને ઊભા થઈ જશે, એ સમયે તું મારું અપહરણ કરીને પણ મને પચાવી નહીં શકે. જેમ માખી પીધેલું ઘી પચાવી શકતી નથી, સીતાના મનમાં કોઈ દુર્ભાવ ન હતો, છતાં પણ એ રાક્ષસને અત્યંત દુઃખદ વાત કહીને સીતા ક્રોધથી ધ્રુજવા લાગ્યા. શરીર કાપમાંથી કોમળ શરીરના સીતા પવનથી ડોલતી કેળની જેમ વ્યથિત થઈ ઉઠ્યા. સીતાને ધ્રુજતા જોઈને મૃત્યુ જેવો પ્રભાવશાળી રાવણ એમના મનમાં ભય ઉત્પન્ન કરવા માટે પોતાના કુળ, બળ, નામ અને કર્મનો પરિચય આપવા લાગ્યો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 47મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.